નારાયણ યસ્યાસ્તે વૈ મંગલં નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતં દ્રૂણાં પરં મંગલં વક્ત્રાં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 20મો શ્લોક 20મો ગઈકાલે આપણે પંચવર્તમાન એમાંના મધ્ય માંસ વ્યભિચાર ન કરવો વગેરે ત્રણ વર્તમાન છે એક જ શ્લોકમાં આવ્યા અને છેલ્લે આપણે ચર્ચા કરતા હતા કે વ્યભિચાર અનિવૃત્તિશ્ચ રામચંદ્રજી ભગવાન છે એમણે એક પત્ની વ્રત રાખ્યું એવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિ માટે એ આદર્શ છે જેવી રીતે પત્ની છે એ પતિને સર્વસ્વ સમર્પણ કરે છે એવી રીતે પતિ પણ એક પત્ની વ્રત રાખી અને પ્રતિજ્ઞાબદ્ધ થાય છે એમનું જ નામ લગ્ન કહેવાય વિવાહ કહેવાય ત્યાર પછી એવું લખ્યું કુલ સદ્ધર્મ પાલનમ કે પોતાના કુળમાં જે સદ્ધર્મ ચાલ્યો આવતો હોય કુળ પરંપરાએ કરીને એમનું પાલન કરવું જૂની પુરાણી પરંપરા ચાલી આવતી હોય અને એ પરંપરા અંતર્ગત જે ધર્મ હોય તો એ ધર્મ છે એ પરંપરામાં ચાલુ રાખવું મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું કે બ્રાહ્મણ આદિક અમારા સત્સંગે આશ્રિત થયા હોય તો એમણે ત્રિપુંડ વગેરે રુદ્રાક્ષ વગેરે એમની કુળ પરંપરા કરીને ચાલાવતા હોય તો એ ધારણ કરવું અહીંયા ખૂબ સરસ શબ્દ વાપર્યો સદ્ધર્મ પાલનમ કુળ પરંપરામાં ચાલ્યો આવતો સતધર્મ હોય એમનું જ પાલન કરવું ઘણી વખત કુળ પરંપરામાં ક્યાંક વચ્ચેથી કોઈ પણ આલંબનોને કારણે ધર્મ નું રૂપ ધારણ કરીને અધર્મ પેસી ગયો હોય તો એવો ધર્મ છે એ પાલન ન કરવું. અને પૂર્વે ભગવાનના અમુક આપણા ભક્તો છે એમણે એ પાલન નથી પણ કર્યું અને મહારાજ એમના ઉપર રાજી પણ થયા છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે માચા ખાચર હતા એ પૂર્વે ફલાણા ફલાણા ની અંદર હતા અને એમ છતાંય એમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. તો જે તે સમયે એમના એ કુળ પરંપરાના જે ધર્મ હશે એમની અંદર એ અધર્મ પેસી ગયો હશે, પણ ભગતે એ અધર્મને પોતાના જીવનમાં પેસવા દીધો નહીં. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણ જેમાં નથી એ કોઈ ધર્મ નથી. કારણ કે ધારયતિ ઇતિ ધર્મ, ધર્મની વ્યાખ્યા ધારણ કરવારૂપ છે. અહિંસા છે એ જીવ પ્રાણી માત્રને ધારણ કરે છે. બ્રહ્મચર્ય છે એ સત્વને ધારણ કરે છે, આપણું જે સત્વ છે એમને ધારણ કરે છે. અને સત્ય છે એ પરમાત્માને ધારણ કરે છે, કારણ કે પરમાત્મા સત્ય સ્વરૂપ છે. અને એટલા માટે આ ત્રણ જ્યાં છે ત્યાં પરમાત્માનો સદાવાસ છે. આ ત્રણ ન હોય તો એ ધર્મ પણ કહેવાતો ધર્મ કહેવાય. બ્રહ્માજી છે એમણે એક બહુ સરસ સંપ્રદાયની શરૂઆત કરેલી છે, એમનું નામ ચાર્વાક છે. અને એમનો સીધો અર્થ એટલો કે ઇન્દ્રિયો અંતઃકરણને પોષણ થાય ને એવું કામ કરો એ, બાકી બધી ઠીક છે. આત્મા પરમાત્માની વાતો બધી છે, બધી વાતો છે એમ. આ બ્રહ્માજીએ પ્રવર્તાવેલું છે તો મહારાજે એવી બધી ના પાડી કે એવું ન કંઈ કરવું એ. એટલે કુળ પરંપરાએ કરીને જે સદ્ધર્મ ચાલ્યો આવે છે એમનું જીવનમાં અમારા આશ્રિતોએ એમણે પાલન કરવું. ત્યાર પછીના શ્લોકમાં વિષ્મો ધર્મ કહે છે, એકાદશીનામ સર્વાસામ યમેહિ સાકમ પોષણમ હરેર જન્મદિનાનાંચ વ્રતાચરણમ અંજસા. એકાદશી આદિ સર્વ એકાદશી, અહીંયા તો બધી એકાદશી કીધી છે, સર્વાસામ એકાદશીનામ કે 12 મહિના છે એમાં 24 એકાદશી આવે તો 24 એ 24 એકાદશી, અને અધિક માસ આવે ત્યારે 26 એકાદશી આવે તો એ 26 એ 26 એકાદશી એમનો. યમેહી સાકમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે અને અપરિગ્રહ, આ 5 યમ કહેવાય, એમની સાથે ઉપોષણમ એટલે ઉપવાસ કરવો, વ્રત કરવું એ. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ પુત્રદા એકાદશી છે. મહારાજે આ જ વાત વચનામૃતમાં અલગ અલગ જગ્યાએ યમની સાથે નહીં પણ મહારાજે થોડુંક એમાં ચેન્જ બતાવ્યું કે એકાદશી છે એ ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થયેલી શક્તિ છે, અને એ શક્તિનું અવધારણ કરવા માટે એ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવારૂપ એકાદશીનું વ્રત કરવું. આપણે ઘણી વખત જમતા ન હોઈએ પણ વળી પાછી બીજી બધી ઇન્દ્રિયોના વ્યવહાર એ ચાલુ હોય. તે દિવસે વિશેષ કરીને અહિંસા વ્રત એ બધાનું પાલન કરવું. જો અહીંયા યમ કીધા છે ને એનો અર્થ જ એ છે કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તે એટલે ચોરી ન કરવી, અને અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. તો જૂના સમયની અંદર, અત્યારે ઘણા ગામડાની અંદર ભગવાનના ભગત હોય તો એકાદશી હોય ને તે દિવસે સાતી ન જોડે. કેમ? હિંસા થાય ને ત્યાં જ કેટલા જીવ હોય બિચારા એવી આ જાય. એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે અને એ દિવસે જેટલું ભજન થાય, જેટલું પુણ્ય થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, તો એ સમયે જેટલો ઇન્દ્રિયોનો નિગ્રહ થયો એટલું જ્ઞાન છે એ જલ્દી થાય, એટલે આપણી આધ્યાત્મિક યાત્રા છે એ ઝડપથી આગળ ચાલે. અને એ વખતે જો વળી પાછું બીજે ઠેકાણે વાપરીએ તો એટલું પાછું પાપય વધે. એ તો બંને બાજુ છે ને. ફળદ્રુપ જમીન હોય એમાં સારું બિયારણ વાવીએ તો સારો પાક થાય. આટલા લાખ ગાંસડી કપાસનું એમ કહેવાય ને કે આ વર્ષે વાવેતર થયું એમ, એટલે આટલો કપાસ થયો એમ. તો એમની સાથે સાથે સારી જમીનની અંદર જેમ કપાસ ઉગે છે, મગફળી ઉગે છે, એવી જ રીતે ઘાસ પણ ઉગે. અને એટલું જ પડશું, ફળદ્રુપ છે એટલે સારું ઉગે ને. એટલે બંને બાજુ છે, શું વાવવું અને બીજું ઉગી ન જાય અને વવાઈ ન જાય ભૂલમાં, એનું પણ ધ્યાન રાખવું. એટલે શાસ્ત્રો એમ કહ્યું કે પાંચ યમની સાથે એકાદશીનું પાલન વ્રતનું વ્રત કરવું. એમ અહિંસા વ્રતને રાખવા માટે ભગવાનના ભક્ત છે એ તે દિવસે સાતી ન જોડતા, ખેતરે ન જાય, સવારમાંથી મંદિર આવી જાય, ભજન ભક્તિ કીર્તન ભક્તિ આ તે બીજું ત્રીજું એવું કરે તો ઇન્દ્રિયોનો નિગ્રહ સહેજે થઈ ગયો. પછી આપણે ઉપવાસ ન કરી શકતા હોય તો ફલાહાર કરીએ, એમનો કોઈ બાધ નથી. પણ જે કરતા હતા એમાંથી થોડો નિગ્રહ કર્યો એટલે એ વ્રત થયું કહેવાય. પણ એકાદશીના દિવસે વળી પાછું બહુ સરસ મેનુ બની જાય ન હોય એના કરતાં, ચાલુ દિવસમાં એવું સારું મેનુ ન હોય કે જેવું એકાદશીના દિવસે હોય. એક ભગવાનના ભગતને ઘેરે ગયા અને એકાદશી હતી એટલે પૂછ્યું બનાવ્યું છે, તો કે હા શું બનાવ્યું છે, તો કે બટેટાની વેફર તૈયાર કરી છે. કે તો કે એ તો નહીં ચાલે. કેમ? તો કે આજે પેટમાં થોડું ગેસ જેવું છે એટલે. તો બીજું શું બનાવ્યું છે? તો કે ફિંગર ચિપ્સ બનાવી છે બટેટાની. કે તો કે એ નહીં ચાલે. ત્રીજું શું બનાવ્યું છે? તો કે બટેટાનો શીરો બનાવ્યો છે. ચોથું શું બનાવ્યું છે? તો કે બટેટાની સૂકી ભાજી બનાવી છે. જે હતું એ બધું બટેટાનું જ બોલો. અને પછી ભગવાનના ભગતે ઉપવાસ કર્યો તે દિવસે. આમ ન કરે પણ અગિયારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એવું નિગ્રહ કરવા રૂપ જે વ્રત છે એ એકાદશીનું વ્રત છે. એના થકી ઇન્દ્રિયોની શક્તિ છે એ વધે છે. આપણને એમ લાગે કે શરીર છે એ ઢીલું પડી જાય, ઇન્દ્રિયો બધા શાંત થઈ જાય. પણ ઇન્દ્રિયો શાંત થાય ને પછી જે આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થાય, ત્યાં સુધી તો જે શારીરિક શક્તિ હોય એના આધારે ચંચળતા હોય, એમના આધારે ગુણના વેગ હોય, વાત પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિ એ બધું અપડાઉન હોય, એટલે આપણી વૃત્તિઓ બધી એમાં પોરવાયેલી હોય. અને એકાદશીનો ઉપવાસ કરીએ આ બધું શાંત થાય, ઇન્દ્રિયો શાંત થાય, ત્રણ ગુણ શાંત થાય, પછી આ ત્રણ ત્રિદોષ એ શાંત થાય, અને પછી જે આપણને ઇન્દ્રિયોની આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થાય, અને એ જે શક્તિ છે એ સાચી શક્તિ, અને એ આપણને અધ્યાત્મ માર્ગમાં આગળ લઈ જાય છે. એટલા માટે અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર એવું કહ્યું કે યમેહી સાકમ, અને મહારાજે એવું કહ્યું કે અગિયારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. નહીંતર ઢોર લાંઘણ તો કરીએ જ છીએ. ઢોર લાંઘણ, લાંઘણ એટલે ઉપવાસ, ઢોર એટલે પશુ. પશુને કંઈ ખાવા ન આપીએ તો બિચારા ઉપવાસ કરે, એમ લંઘાઈ જાય, ઉપવાસ કરે. પણ એમનો ઉપવાસ એવો હોય કે એ હમણાં વાટ જોઈને બેઠો હોય, ક્યારે આવશે ક્યારે આવશે. કોઈક બાજુમાંથી નીકળે ને તીરથ સામે જેવા તો એમ સામે જોવે કે હમણાં નિરણ આપશે, કે બાલુ ભગત નીકળે તો કે હમણાં નિરણ નાખશે. કે એમાં આપણે એકાદશીનો ઉપવાસ હોય તો સવારમાંથી કે મરાઈ ગયા આજે તો, અને એકાદશી હોય ને તે દિવસે સવારમાંથી ભૂખ લાગે કે નહીં, ઉઠતા વહેતા જ આમ પેટમાં બળતરા થઈ હોય, લાઈ લાગે એમ. પણ એ બધી માનસિક છે, બીજું કાંઈ નથી. આગલા દિવસે નક્કી કર્યું કે આવતીકાલે એકાદશી છે અને આપણને બહુ મોટો આમ ઓલું હોય એટલે સાંજે બરાબરનું દબાવીને જેમાં હોય કે કાલ તો એકાદશી છે, પછી મળે ન મળે. એટલે સાયકોલોજી પ્રમાણે પછી ભૂખ લાગે, માનસિક ભૂખ, શારીરિક ભૂખ ન હોય, માનસિક ભૂખ હોય. એકાદશીના દિવસે સવારમાંથી નીંદર આવે કારણ કે આગળ બરાબર જમાવ્યું હોય, એટલે બીજા દિવસે સવારમાં નીંદર આવે. એકાદશીના દિવસે બપોર થાય ત્યાં તો પલ્લેલી ઉંદડીની જેવા થઈ ગયા હોય, ઢીલા ડફ, બાબરની વાટકી જેવું મોઢું થઈ ગયું હોય. આપણને એમ લાગે કે કાણે આવ્યા છે કે દર્શને આવ્યા છે, કંઈ ખબર પડતી નથી. હમણાં એક બહુ સરસ રિસર્ચ થયું, બે દિવસ પહેલાં નિર્ગુણ સ્વામી સાથે વાત થતી હતી ને, તો ત્યાં શિકાગોની અંદર આપણા બધા ભગવાનના ભક્ત ઘનશ્યામભાઈ પટેલને એ બધાય છે, તો એમની પાસે કંઈક રિસર્ચ આવ્યું. એ રિસર્ચ એવું આવ્યું કે 72 કલાક સુધી જે ઉપવાસ કરે, કેટલા 72 કલાક સુધી કન્ટિન્યુ ઉપવાસ કરે, પાણી પીવાનું પણ કે બીજું કાંઈ જમવાનું નહીં, તો એમની અંદર એટલી બધી ઇમ્યુનિટી પાવર છે એ વધી જાય કે કોરોનાને પણ ખાઈ જાય એટલું બધું. કોરોના તો કોઈથી ખવાતો નથી ને, તો એને ખાઈ જાય એવું આવ્યું, બોલો. અને એમણે બધાએ કર્યું છે, અત્યારે એમનું વ્રત ચાલુ છે, હરિજયંતિ એ ચાલુ કર્યું, હરિજયંતિ, દશમ અને એકાદશી આ 3 દિવસ કરે એટલે ઓલમોસ્ટ ઓલ એવું થઈ જાય એમ. તો 3 દિવસના નકોરડા ઉપવાસ, જળપાન કરશે 3 દિવસના નકોરડા ઉપવાસ. હવે તમે ન ધારી એટલા રિસર્ચ થાય છે. વચ્ચે એક વોટ્સએપની અંદર મેસેજ ફરતો ફરતો આવ્યો તો જાપાનીઝ વૈજ્ઞાનિક છે, એમણે એવું રિસર્ચ કર્યું કે 15 દિવસમાં 1 દિવસ ભૂખ્યા રહેવાથી કેટલા ફાયદા થાય છે, કેટલા લાભ થાય છે. વેસ્ટર્ન કલ્ચરની અંદર પણ આ બધા રિસર્ચ થયેલા છે, નોબેલ પ્રાઇઝ મળેલું છે પાછું એમને, અને એ પાછું પ્રૂવ થયેલું એમ કે કેન્સરને પણ ખાઈ જવાની તાકાત એની અંદર છે, કેન્સર થાય નહીં એમ, એટલે સુધી રિસર્ચ થયું છે. અને આપણને રિસર્ચ કર્યા વગર આપી દીધું ને એટલે આપણને ગળે ન ઉતર્યું, સમજે. જોકે એમણે તો ઘણું બધું રિસર્ચ કરેલું હતું, એમને તો બધું દેખાતું હતું, કારણ કે જેમણે એકાદશીનું વ્રતનું પ્રતિપાદન કર્યું છે એમને જેટલા સૂક્ષ્મ લેવલે દેખાય છે, એટલા સૂક્ષ્મ લેવલે તો આ લોકો રિસર્ચ ક્યારેય કરી શકે નહીં. જે રિસર્ચ થાય છે માત્ર શરીરના આધારે થાય છે, અને આપણે બધા પણ શરીરાત્મવાદી છીએ. હેલો, શરીર છે એ જ આત્મા, ઇન્ટ ડ્રિંક એન્ડ એન્જોય ધ લાઈફ. એટલે એમના માટે જે કંઈ હોય ને તો આપણે લાંબા ટૂંકા થાય. યોગ ગુરુ રામદેવ બાબા છે, યોગ તો પહેલાંય હતા પણ રામદેવ બાબાએ આવી અને એમણે શું કર્યું કે જે યોગ યમ નિયમ આસન પ્રાણાયામ બધું હતું એ બધાને સીધે સીધા શરીરના જેટલા રોગ છે ને એને કનેક્ટ કરી દીધા કે આ પ્રાણાયામ કરો એટલે આટલા આટલા રોગ જાય, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો એટલે થાઇરોઇડ ન થાય, પછી ભસ્ત્રિકા પ્રાણાયામ કરો એટલે આ 3 ચક્રો છે એ શાંત થઈ જાય. એટલે યોગશાસ્ત્ર એમ કહેતો હતો કે આ 3 ચક્રો શાંત થઈ જાય. અને રામદેવ બાબા એમ કીધું કે શરદી, ઉધરસ, ખાંસી, નાક, કાન, ગળા આટલાના કોઈ પણ રોગ નહીં થાય, એમણે એવું કીધું. તો યોગશાસ્ત્રમાં જે કહેવાનું એ વખતે લોકો કોઈ યોગ કરવા ના માંડ્યા, પણ રામદેવ બાબાએ એમ કીધું કે ભાઈ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી નાક, કાન, ગળાના તમામ રોગ છે એ ચાલ્યા જાય. તો બધાએ મંડા સવારમાં 5 વાગે ઉઠી શરીરાત્મવાદી છે. એટલે એવું લાગે છે કે એકાદશીના વ્રતને હોતે જો શરીરની સાથે સીધું જ કનેક્ટ કરી દેવામાં આવે ને તો ઘણા બધા લોકો એકાદશી કરતા થઈ જાય, અને જરૂરી છે કારણ કે અત્યારે જેવી રીતે સમજાય એવી રીતે આપવું જોઈએ. એટલે આ બધા જે નોબલ પારિતોષિક મળ્યા છે એ બધા આ એકાદશીના વ્રતને શરીરની સાથે કનેક્ટ કરીને સમજાવે છે. એમણે રિસર્ચ કર્યું છે કે 15 દિવસે એક વખત નકોરડો ઉપવાસ કરીએ એટલે ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે એ બધાને આરામ મળી જાય, અને એક વખત મશીનને થોડોક આરામ મળે એટલે બીજી દિવસે એક્યુરેટલી કામ કરે. તો 15 દિવસે એક વખત તો આરામ દેવો જોઈએ કે ન દેવો જોઈએ? તમે ગમે ત્યાં જોબ કરતા હો તો અઠવાડિયામાં એક દિવસની રજા તો જોઈએ કે ન જોઈએ? હલો, બુધવાર હોય કે રવિવાર હોય, એક દિવસ તો જોઈએ કે ન જોઈએ? અને ન આપે તો 24/7 24 કલાક કામ કરવાનું અને સાતે સાત દિવસ કામ કરવાનું. એ ફૂલ કોઈ દિવસ રજા જ નહીં, માર્કેટિંગ યાર્ડમાં આવે જ નહીં રજા. તો તમે આમ બોલો, ઘણા ભગવાનના ભગત છે ને, ટ્રિપલ જોબ કરતા હોય ને એમ તમે ડબલ જોબ કરો છો. અને આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે એને આપણે એટલી બધી પ્રેશરાઇઝ કરીએ છીએ, હા એમ ફાસ્ટ ફૂડથી ભરી દઈએ, પછી ફૂલ આટલે સુધી ભરી દઈએ, ઓલી બિચારી સિસ્ટમ દબાઈ જાય, એટલે તો ઓલું પેટ બહાર નીકળે છે, ઢમઢોલ થાય. જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ને એ બધા તો સિસ્ટમને આખે આખી તોડી નાખે, અને બરાબર પાછા દબાવી દબાવીને જમીએ. પાછું એવું નહીં કે એક વખત બે વખત એટલે પૂરું થઈ ગયું. કોઈએ બહુ સરસ કીધું કે પક્ષીમાંથી શીખવા જેવું શું છે, ઘણું બધું એને બતાવ્યું, તેમાંથી એકવાનું એ હતું કે પક્ષીઓ છે ને એ ક્યારેય પોતાની ભૂખ કરતાં વધારે નથી જમતા, ઉણોદરી રાખે છે. ઉણોદરી જૈનોની અંદર ઉણોદરી વ્રત કહેવાય, એમ કે જે ભૂખ હોય એના કરતાં ઓછું જમવું. ઉદર એટલે પેટ, ઊણું એટલે ઓછું, એમ કે પેટની જે સાઈઝ હોય ને એના કરતાં ઓછું જમવું. પછી પેટની સાઈઝ મોટી કરવા માંડીએ, ઘડીક વાર તો ખબર ન પડે ફૂટબોલનો દડો ગળી ગયા છે કે પહેલેથી પેટ જ એવું છે એમ. પણ સવારમાંથી ઉઠ્યા હોય ત્યાંથી ચાલુ થઈ જાય, ઉઠીને તરત જ બ્રશ ન કર્યું હોય ને ત્યાં કે ચા લાવજો, પહેલાં ચા પીવે, પછી વળી નાહી ધોઈને ફ્રેશ થાય તો કે હવે ગાંઠિયા લાવજો, કે પછી ઓલી ગાંઠિયા ખાય, એની યારે કંઈક બીજું હશે બે ચાર ચારવાનું, એ પૂરું થાય, પછી વળી પાછું બિઝનેસ 10-11 વાગે રાજકોટ ખુલે એટલે પછી વળી પાછા ત્યાં જાય, એટલે ત્યાં જતા પહેલાં વળી પાછ કે બપોરે વહેલું મોડું થાય, કંઈક બિઝનેસ મિટિંગ આવી ગઈ તો ચાલો થોડુંક વળી પાછા લેતા જાય, એટલે વળી એ લેતા જાય. બિઝનેસ મિટિંગમાં જાય તો ત્યાં એ લોકો કંઈક પાય કે કંઈક ખવડાવે, દૂધ કે ચા કે કંઈ પણ. પછી વળી પાછા 12-1 વાગે આવે ને બિઝનેસ મિટિંગ તો ટાઈમે જ પૂરી કરવાના હોય, આપણે કંઈ બહુ મોડું તો કરવાના ન હોય ટાઈમ પ્રમાણે રાજકોટના. એ આપણે તે દિવસે ઓલી વાત કરી હતી ને, તે દિવસે જ પછી વોટ્સએપમાં મેસેજ ફરતો આવ્યો કે હવે કોઈ એવું કહેશો નહીં કે રાજકોટવાળા બપોરે 1-4 સૂઈ જાય છે. કેમ? તો કે ઓસ્ટ્રેલિયાની અંદર ચેતેશ્વર પૂજારાએ 1-4 બેટિંગ કરી, કે જાગીને બેટિંગ કરી, કે એટલે હવે કોઈ એવું કહેતા નહીં કે એટલે આપણે કોઈને કાંઈ કહેવું નથી. પછી વળી પાછા ઘેરે આવે ને વળી પાછા દબાવે, 3 વાગે ઉઠીને ઠાકોરજીને પાછો મેવો તો ધરાવ્યો હોય એટલે વળી પાછા દબાવી, હે પ્રસાદ મહિમા પ્રસાદનો આપણે આમ કે એવું કાંઈ નહીં. અને મૂળ તો આપણે શરીરને કષ્ટ આપવું છે ને ગમે એ રીતે એમ, અને સત્સંગમાં રહેવાનો ખપ હશે તો પ્રસાદ લઈને રહેશું, એ પ્રસાદ લઈને જ રહેશું. આમ સાંજ સુધી બધું ચાલે, નિરાતે જ નહીં, નાખ્યા જ રાખે, ઓર્યા જ રાખે, અને સાંજે વળી પાછું એટલું બધું ઓરીએ કે આખી રાત ઓલી સિસ્ટમ બિચારી મહેનત કરે તોય મેળ પડે નહીં. સવારમાં પછી કે પેટ સાફ નથી આવતું, કબજિયાત થઈ ગયો છે, કબજિયાત નથી થઈ ગયો, ઓલું બધું ચોકઅપ થઈ ગયું છે. સ્વામી શ્રાવણ મહિનાને એકટાણા કહે છે ને પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, બહુ સરસ લડાવે સ્વામી તો. દસ વાગ્યા ન વાગ્યા ત્યાં તો ભૂખ લાગી, અને પછી માંડવીના દાણા શેકાણા, શ્રાવણ મહિનાના એકટાણા. આપણા એકટાણા જો એવા સરસ હોય તો આપણો નોર્મલ દિવસ કેવો સરસ હશે. અને આટલો બધો સરસ દિવસ છે એટલા માટે જ 15 દિવસે એક વખત બિચારાને આરામ દેવો જોઈએ, થોડીક દયા રાખવી જોઈએ. કાલે હરિપ્રસાદ બહુ સરસ વાત કરતા હતા કે જીવ ઉપર થોડીક દયા રાખવી જોઈએ, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. નાત્માનમ અવસાદયેત, પોતાના આત્માને પોતે ક્યારેય દુઃખી ન કરવો, એ સુખી થાય એવું કરવું. આપણે તો શરીર ઉપર એ દયા નથી રાખતા હો, આત્માની તો વાત હજી ઘણે દૂર રહી. અને એટલે આ એકાદશીનું વ્રત છે એ આપણા બધા માટે આશીર્વાદરૂપ છે. ચાલુ સમયને વિશે જ્યારે નોર્મલ દિવસો છે એ વખતે ભૂખ કરતાં ઓછું જમવું, દિવસમાં 2 વખતથી પતી જતું હોય તો 3જી વખત ન જમવું, અને 15 દિવસે 1 વખત એકાદશીનો ઉપવાસ કરી નાખે, એમના શરીરમાં શારીરિક રીતે પણ શરીર સ્વસ્થ રહે અને આધ્યાત્મિક રીતે આત્મા છે એ પણ સ્વસ્થ રહે. ઇન્દ્રિયોની વૃત્તિ છે એમનો નિગ્રહ થાય, પરમાત્માના સુખની અનુભૂતિ થાય. પણ એમના માટે પહેલાં શરીરથી નોખા પડવારૂપ જે દુઃખ છે, ભૂખથી નોખા પડવારૂપ જે દુઃખ છે એ થોડુંક સહન કરવું પડે. નહીંતર આપણે ભૂખથી જો કંટાળી જઈએ કે રાતો લંઘાઈ ગયા ને હવે ચક્કર આવી જશે ને આમ થઈ જશે, એમ માનસિક રીતે પાછા પડી જઈએ તો પછી ઓલી શક્તિ છે, કારણ કે એક લેયર તોડવું પડે ને. નાસાના વૈજ્ઞાનિકો અહીંયાથી કોઈ યાન છે એ ચંદ્ર ઉપર મોકલે, પછી એપોલો હોય તોય ભલે અને ચંદ્રયાન હોય તોય ભલે, તો એમને ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણનું લેયર છે એ તોડવું પડે, ને એ તોડે પછી વાંધો નહીં. ત્યાં સુધી અમને થોડો એમ. આપણને આજે શરીરમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, શરીરાત્મવાદી આપણી માન્યતા થઈ ગઈ છે, એટલે જ્યારે એકાદશીનું વ્રત ચાલુ થશે એટલે તે દિવસે સવારમાંથી આ બધા જ પ્રોબ્લેમ આવશે, ચક્કરના ને માથાના ને બાના, કે આજે થોડુંક જાજુ કામ છે, આજે ઉપવાસ નહીં થાય, આ થશે તે થશે. એટલે મહારાજે એમ કહ્યું કે એ લેયરને તોડવા માટે 15 દિવસે 1 વખત આ વ્રત આવે છે, માટે ખબરદાર થઈને. હલો, જોરથી નથી બોલતા હું, ખબરદાર થઈને કરવું એમ. કારણ કે લેયર તોડવા માટે થોડુંક સાવધાની રહેવું પડે, ખબરદાર રહેવું પડે કે નહીં ને મન છેતરી ન જાય, નહીં ને બીજા આજુબાજુવાળા એ ઘણી વખત કહેતા હોય કે તમે તો આજ સવારના આમ કંઈ નુરત દેખાતું નથી, કે થોડુંક જમી લ્યો, પછી આજે તમારે ઘણું બધું કામ કરવાનું છે, કારખાનામાં કેટલી મહેનત હોય તમારે, કે એમ કરીને એવી વળી પાછા રોદણા રોવે, તો આપણે વળી પાછા મનના મોળા તે ઢીલા પડી જાય, કે વાત તો તમારી સાચી છે ને તમારો ભાવ સાચો છે, એટલે હાલો હવે આજે જમી લઈએ. કે પછી બે ભળા થઈ અને એકાદશીનું વ્રત ઉજવે, એટલે મહારાજે એ અનુસંધાનમાં કહ્યું કે ખબરદાર રહેવું, સાવધાન રહેવું, કે આજે નહીં એટલે નહીં, શું થશે બહુ જાજામાં જાજુ તો કંઈ નહીં થાય, 2-3 વખત 4 વખત પ્રેક્ટિસ થઈ જાય એટલે બહુ ફરક પડે છે. આપણી માનસિકતા જેટલી સ્ટ્રોંગ એટલું જ આમાં, અને એમાંય આવું નૈમિષારણ્ય જેવું ક્ષેત્ર, તીર્થક્ષેત્ર એમને વિશે થાય એટલે તો કેટલો બધો ફાયદો થાય. આપણે થોડાક દિવસ પહેલાં ઓલી વાત કરતા હતા ને કે દેશ કાળ એના બધાના ફાયદા હોય, બેનિફિટ હોય છે, બહુ સીધો સાદો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ્ડ બેનિફિટ. કે આપણી બોડી, મારી બોડીની સિસ્ટમ પ્રમાણે પાણી છે એ કન્ઝ્યુમ જાજુ થતું, એટલે નિર્જળા એકાદશી ન થાય, નકોરડી થાય નિર્જળા ન થાય. એક વખત ટ્રાય કરી હતી, હૈદરાબાદમાં દાદા હતા ત્યારે, તો સાંજે 7 વાગ્યા ને ત્યાં તો પંપ એક એક સેલ છે ને પાણી પાણી પાણી કરે એમ. પછી કોઈ દી ટ્રાય ન કરી. પછી એક વખત અમેરિકામાં ટ્રાય કરી હતી, પછી ત્યારે પછી ત્યાંય નો સક્સેસ ગયા એટલે કંઈ નહીં કીધું, જવા દો આપણે બહુ શરીરને દુઃખ ન દેવાય એમ. તમારા પછી તમારા મતને અનુસરી ગયો. પછી પહેલી વહેલી ટ્રાય અહીંયા હમણાં આપણી નિમી એકાદશી ગઈ ને ત્યારે વિચાર થયો, કાલો હજી આવું સરસ સ્થળ, શાસ્ત્રીજી મહારાજ અહીંયા આટલું બધું ભજન કર્યું, આટલા બધા યજ્ઞો થયા, જોગી સ્વામી એમને દર્શન થયા, કંઈક આપણને બેનિફિટ મળે ને આપણું કંઈક કામ થઈ જાય તો એકાદું લેયર તૂટે એમ. પછી પહેલી વહેલી એકાદશીએ નિમી એકાદશીએ નિર્જળા કરવાનું નક્કી કર્યું. તો આખો દિવસ વ્યવસ્થિત પસાર થઈ ગયો. સાંજે આમ થોડીક તરસ જેવું લાગ્યું, પછી મક્કમ રહ્યા. વળી પાછું બીજે દિવસે એટલે રાત્રે સુવા ગયા ત્યારે તરસ જેવું લાગ્યું, તો મક્કમ આજ નથી એટલે નથી, મોટી એકાદશી છે નિર્જળા જ કરવી છે. બહુ આસાનીથી પાર પડી ગયું, નહીતર તો એ વખતે જે તકલીફ પડી એ આપણને યાદ હોય ને, અને આ વખતે જે એ બહુ માઇનર હતી. એટલે ઘણી વખત સ્થળ છે એમનો બહુ મોટો પ્રભાવ હોય છે. પછી આવી 3 એકાદશી થઈ ગઈ, એ નિમી થઈ, પછી જલજીરની એકાદશી કરીને પ્રબોધિની કરી, 3 એકાદશીમાં ક્યાંય એટલો બધો વાંધો ન આવ્યો. નહીતર તો એ વખતે તો યુવાન ઉંમર હોય, હવે તો આ દાઢી ધોળી થઈ ગઈ, હવે ગઈડા થઈ ગયા એવું છે. તો હવે આપણે ગિયર સાહેબ આપણે નકોડી નિર્જળા જ, ઉંમર થઈ ગઈ એટલે પછી ક્યાં વાંધો છે. હા એ તો બરાબર છે, પેલા બીજી લાઈન વાળા બધા એવું ગોળીઓ દેવા બેઠા લાગે છે. પણ એકાદશીનું વ્રત છે એ 11 ઇન્દ્રિયોના નિગ્રહ કરવા રૂપ, યમ નિયમ એટલે કે અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ આ 5 યમ એમની સાથે એકાદશીનું નકોરડો વ્રત કરવું. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે, ભગવાનના ભક્તો બધા જ વ્રત કરતા જ હોય, વિશેષ આપણે જ્યાં છીએ ત્યાંથી થોડાક આગળ વધીએ, એ વ્રતથી મહારાજ છે વધારે રાજી થાય છે. એ વ્રત બ્રહ્માનંદ સ્વામી તો લખ્યું, કોડે કોડે કરવું એમ, અતિશય ઉત્સાહથી આનંદથી કરવું. એવા જ ઉત્સાહ અને આનંદથી એ વ્રત કરીએ, જ્યાં આપણી શારીરિક ક્ષમતાઓ માનસિક ક્ષમતાઓ એ બધાને થોડા બ્રેક કરીને થોડાક આગળ વધી અને આપણી જે લેવલ છે એ લેવલથી થોડાક આગળ વધીએ તો મહારાજ પણ રાજી થાય, સંતો પણ રાજી થાય. આજે અહીંયા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને પૂજ્ય આનંદ પ્રસાદજી મહારાજ પાસેથી પ્રાપ્ત થયેલી શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડીઓ એમનું આપણે આજે પૂજન કરવું છે. સાથે અમારી ન્યૂજર્સીના એક ભગત અહીંયા આવ્યા છે, એમનો પરિચય કરાવી દઈએ. ચેતનભાઈ છે, હોય તો ઊભા થાજો, આજો આવ્યા પાછળ આમથી આવ્યા. ચેતનભાઈ વાઢેર ન્યૂજર્સીમાં સંતોના હાથ પગ થઈ અને સેવા કરે છે, અહીંયા રાજકોટ હમણાં ગુરુકુલ જ રોકાણા છે. આર લેતા આવજો હોય તો. ત્યાં ન્યૂજર્સી ગુરુકુલની અંદર ભંડારની અંદર દૂધ લઈ આવવું, શાકભાજી લઈ આવવા, નાની મોટી જે પણ કંઈ પણ સેવા હોય, સંતોનો ફોન જાય એમને સ્ટોર છે એટલે તરત જ એ લઈ આવી અને સાંજ સુધીમાં પહોંચાડી દે. એમના લગ્ન થયા ત્યારે લગ્ન પણ એમણે આપણા શિકાગો ગુરુકુલની અંદર એમને એવો સંકલ્પ કે આપણે ગુરુકુળમાં જ કરવું છે એમ. સંતોનું સાનિધ્ય ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનને સમર્પણ થઈ અને એમણે દાંપત્ય જીવનની શરૂઆત કરી, એમની સાથે સાથે કાયમ માટે સંતોના હાથ પગ થઈ નિર્માની ભાવે એ સેવા કરતા રહ્યા. અહીંયા પણ રાજકોટ જ્યારે પણ આવે, અહીંયા આપણી સંસ્થાઓમાં આવે ત્યારે વિશેષ સેવાઓ કરતા હોય. અહીંયા આ વખતે લગભગ અઠવાડિયે 10 દિવસ રોકાણા, એટલે અહીંયા ગુરુકુલ જ રોકાણા છે. સવારમાં દરરોજ કથામાં આવી જાય અને સાંજે દિવસે કામકાજ હોય, સગા સંબંધીઓને બીજા ત્રીજાને મળવાનું હોય તો ત્યાંથી વળી પાછા આવી જાય. ચેતનભાઈ વાઢેર એમને પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી આશીર્વાદનો હાર પહેરાવશે. આવો ચેતનભાઈ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે. નીચેથી વ્યાજા જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીંયાથી કીર્તન કેવું કંઈ મનીષભાઈ બોલશે અને સંતો પહેલાં ચાખડીઓનું પૂજન કરશે, ત્યાર પછી ભગવાનના ભક્તો છે એ બધા પૂજન કરશે. કોડે કોડે કાદ શીખી છીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે. કોડે કોડે કાદ શીખી છીએ રે, એ વ્રત કરે તે ધન્ય માનવીર, તે તો નાયો કોટી કવાર જાનવીર. કોડે કોડે એકાદશી કીજીએ, જેણે વચન પ્રમાણે વ્રત આદરૂર, તેણે કારજ પોતાનો સરવે કરું રે. કોડે કોડે એકાદશી કીજીએ, એનો મહિમા મુનિવર ગાય છે રે. અવિનાશી માળાનો ઉપાય છે રે. કોડે કોડે એકાદશી કીજીએ, બ્રહ્માનંદ કહે એમાં હરિ રયા વસીરે, કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે. કોડે કોડે એકાદશી કીજીએ, એ હરિ જન હોય તે હરિને ભજે. વ્રત એકાદશી તે કદી નવતજે રે, હરિ જન હોય તે હરિને ભજે. જાણે માત સમાન પર નારને રે, એ ગણે તો છ સરેખ સંસારને રે. હરે જન હોય તે હરિને ભજે રે. મધ્યમાસ હરામ જેને નવખ પેર, જીભે રાત દિવસ પ્રભુને જ પેરે.